આજ્ઞામાં વસ્યા અહો નિસ રહી. રાજા અને પ્રજા સહિત સૌનું ધ્યાન રાખતા સ્વામીશ્રી તારીખ 2/5 સવારે સાપુતારામાં સંસ્થા સંપાદિત જમીન પર પુષ્પો પધરાવવા નીકળ્યા ત્યારે રસ્તામાં આવેલી એક આયુર્વેદિક નર્સરી પાસે કેટલાક સંતો ઉભેલા. તેમાંના એકે સ્વામીશ્રીની ગાડી ઊભી રખાવી તેઓને નર્સરીમાંથી આણેલી હરડેની લીલી ડાળખી બતાવી. તે જોઈ સ્વામીશ્રીએ પૂછ્યું, તોડીને લાવ્યા? હા, મહારાજની આજ્ઞા છે ને, પૂછ્યા વગર ન તોડાય. સ્વામીશ્રી બોલ્યા, આ સમયે આજ્ઞામાં વસ્યા અહો નિશ રહીનું તેઓનું સ્વરૂપ ચો તરફ વિસ્તરેલી વનશ્રી કરતાંય અધિક સોહામણું દિશી રહ્યું. તે સાથે સ્વામીશ્રી અહીંના મંદિરની સંભવિત ભૂમિ પર પુષ્પો પાથરી ગવર્નર હિલ પર પહોંચ્યા. અત્રે તેઓએ વિશાળ મેદાનની ચારે કોર ગાડી લેવડાવી સમગ્ર સાપુતારાને દ્રષ્ટિ વડે પ્રસાદીભૂત કર્યું. ત્યારબાદ નાગેશ્વર મહાદેવ થઈને સ્વામીશ્રીએ આદિવાસી કન્યા કેળવણીના મથક સમા ઋતમભરા વિશ્વવિદ્યાલયમાં પગલાં પાડ્યા. તેઓની આ કૃપા જોઈ વિદ્યાસંકુલના ગર્ભશ્રીમંત સંચાલિકા શ્રી પૂર્ણિમા પકવાસા બોલી ઉઠ્યા, આજે શબરીના ઘેર રામ પધાર્યા તેનો મને અત્યંત આનંદ છે. ધરમપુરમાં આદિવાસી સંમેલન તારીખ 2/5 સાંજે સાપુતારાથી વિદાય લઈ આ વિસ્તારના અંતરિયાળ ગામ જાંબલાપાડા પધારેલા સ્વામીશ્રીએ અત્રે સત્સંગી શ્રી મોહનભાઈ ગામિતના નાનકડા ખોરડામાં નીચા નમીને પ્રવેશ કર્યો. અહીં સગળે પુષ્પો વેરતા તેઓએ આ આદિવાસી ભક્તના અનાજ આવાસ વગેરેમાં ખૂબ ઊંડો રસ લીધો. નાગલી અડદ ડાંગર વરઈ વગેરે ધાન્યનું તો સ્વામીશ્રીએ હાથમાં લઈ સૂક્ષ્મતાથી નિરીક્ષણ કર્યું. ત્યારબાદ તેઓ અનાજની કોઠીઓ પર હાથ મૂકી ભંડાર ભર્યા ભાદરા રહે તેવા સંકલ્પ સાથે ગમાણમાં પણ ગયા. અહીં તેઓએ એક નાનકડી વાછરડી પર વરદસ્ત પ્રસારી તેને કલ્યાણની અધિકારી બનાવી દીધી. તે પછી સ્વામીશ્રી ઝૂંપડાના ફળિયામાં યોજાયેલી સભામાં જઈ બિરાજ્યા ત્યારે ગુજરાતના નકશામાં જેનું ટપકુંય ન આવે એવા આ ગામમાં ઘાસપુળાની છત નીચે બિરાજેલા તેઓને જોઈ કુબામાં હાથી પેઠાની કલ્પના વધુ એકવાર સાકાર થઈ ઉઠી. આ જ કરુણા સાથે સ્વામીશ્રી વિચરણના આગામી કાર્યક્રમમાં વઘઈ ચારણવાડા અને કોસંબાને પાવન કરતા તારીખ 3/5 સાંજે ધરમપુર પધાર્યા. અત્રે તેઓ શ્રીજીના પ્રાસાદિક હનુમાનજી મંદિર પીપળો વાવ મહેલની જાયગા અને કુશળ કુંવરબાની દેરીએ દર્શન કરીને ગામના તળાવે વસેલા વિશાળ મેદાનમાં પહોંચ્યા ત્યારે 8,000થી વધુ આદિવાસીઓએ પ્રચંડ જયનાદથી તેઓને આવકાર્યા. આદિવાસી સ્નેહ મિલન સમારોહ નિમિત્તે એકત્રિત થયેલા આ સમુદાયના એકે એક વ્યક્તિની લાગણીને વાચા આપતા નિર્દેશક શ્રી શંકરભાઈ પટેલે જણાવ્યું, આ આદિવાસીઓ ઘણીવાર કહે છે કે સ્વામિનારાયણ ભગવાન અમા મીડના ને પ્રમુખ સ્વામી બાપા મીડના ને અમણા જીવન પરિવર્તન વિંગુવા, આજ આમી ખૂબ હાજા જીવન જીવી રહું ના આહે ને છોકરાયા જીવન બદલાઈ ગુઆ તી બી જીવન હાજા જીવે તિલક ચાંદલો કરીને નિહાળમાં જાયતાય. સ્વામીશ્રી દ્વારા પોતાના જીવનમાં અને કુટુંબમાં ફૂંકાયેલો પરિવર્તનનો આવો પવન જ આ સૌ વનવાસીઓને દૂર દૂરના ગામોમાંથી અહીં તાણી લાવેલો. ધોળિયા વારલી કુકણા નાયકા કોળચા વગેરે જાતિઓના આ સમૂહમાં કેટલાક મણના મોઢે દારૂ ગટગટાવનારા હતા તો કેટલાક મરઘાના ચાખણા કરનારા હતા. આ મનુષ્યોની જાણમાં કોઈક પશુ મરણના સમાચાર આવે તો તેઓ તરત જ ત્યાં કપડાના કકડા અને છરા લઈને ધસી જતા, મૃત ઢોરના કટકા કરી જયાફત ઉડાવતા અને વધેલા લોચા ગાંઠે બાંધી ઘેર લઈ આવતા, એ લોચાને લોટામાં ભરી બાળકો નિશાળે જતા. પરંતુ આજે કોલસામાંથી કોહિનૂર બનેલા તેઓના કપાળમાં તિલક ચાંદલા ઝળકી રહેલા અભક્ષ્ય આહારનું સ્થાન પ્રભુ પ્રસાદે અને ગાળાગાળી તથા મારામારીની જગ્યા ભજન સ્મરણે લઈ લીધેલી, બાધા આખડીઓમાં આખડતા બાખડતા તેઓ ભગવાનના બળે જીવતા હતા તો શિક્ષણમાંય કાંઠું કાઢીને કોલેજોના ચંદ્રકો મેળવનારા બનેલા. સ્વાનુભાવની આ વિગતો કોસમકુવાના રાયચંદભાઈ તથા કાળુભાઈ વગેરે સભામાં જણાવી ત્યારે મંચ પર ઉપસ્થિત વન પર્યાવરણ મંત્રી કાનજીભાઈ પટેલ બોલી ઉઠ્યા, સરકાર આદિવાસીઓનો ઉત્કર્ષ કરવા 50 વર્ષથી પ્રયત્ન કરી રહી છે. લાખો કરોડો રૂપિયા દર વર્ષે ખર્ચે છે, છતાં પરિણામ દેખાતા નથી. જ્યારે એ જ કામ સંતો ઉપાડી લે છે ત્યારે કેવું થાય છે તે આજે જોવા જાણવા મળ્યું. આદિવાસી ઉત્કર્ષના આ કાર્યને બિરદાવતા ધરમપુરની નગરપાલિકાએ આજે સ્વામીશ્રીને સન્માનપત્ર આપી નવાજ્યા, તો વનવાસીઓએ પરંપરાગત ચાહઠી નૃત્ય દ્વારા પરિવર્તનનો આનંદ વ્યક્ત કર્યો. તેને અનુસરતા શરૂ થયેલા સન્માનના ક્રમમાં આધેડ વયના ભગુભાઈએ સ્વામીશ્રીને સાવ સાધારણ હાર પહેરાવી વધાવ્યા. તે પ્રાસાદિક હાર જ્યારે સ્વામીશ્રી તે ગ્રામીણજનને પહેરાવા ગયા ત્યારે તે ભાઈના મસ્તક પરની ટોપી હાથનો હેલો લાગતા નીચે પડવા ગઈ. આ બાબતથી પેલા ભાઈ તો સાવ અજાણ હતા, પરંતુ સદા સતર્ક સ્વામીશ્રીએ તે પડતી ટોપી તરત જ પકડી લીધી અને તે ભાઈને પરત કરી. અહમ શૂન્યતાથી સભર તેઓની આ સ્નેહાળ સંભાળ આજના સંમેલનની એક સ્મરણીય ક્ષણ બની રહી. કલ્યાણને અર્થે મંદિરોનું નિર્માણ. ધરમપુરના આદિવાસી સંમેલનમાં અમૃતધારા વરસાવી કોસંબા પરત પધારેલા સ્વામીશ્રીએ તારીખ 4-5ની સાંજે વલસાડના મોંઘાભાઈ દેસાઈ હોલમાં શહેરના નામાંકિત અગ્રણીઓની સભાને સંબોધી. આમ ઉજળા દુબળાને સમાન ભાવે હળતા મળતા તેઓએ તારીખ 5-5ની સવારે સરેણ ગામના હરિમંદિરની પટપ્રતિમાઓને પૂજી આજની સાંજે ઠાકોરજીનો સુવર્ણતુલા મહોત્સવ ઉજવ્યો. તિથલમાં બંધાઈ રહેલા શિખરબદ્ધ મંદિરની પુષ્ટિ માટે યોજાયેલા આ પ્રસંગે હરિભક્તોએ રેલાવેલા સમર્પણના સાગર આગળ સામે જ ઉછળતો અરબી સમુદ્ર પણ ઝંખવાણો બની ગયો, કારણ કે સાગરકાંઠાના આ બાઈભાઈ ભક્તોની સેવાથી આજે હરિકૃષ્ણ મહારાજ 53 વાર તોળાયા. સૌમાં ભક્તિનો આવો જુવાળ જન્માવતા સ્વામીશ્રીએ તારીખ 6-5ની સવારે જૈન સંકુલ શાંતિ નિકેતન અને સાંજે આવાબાઈ હાઈસ્કૂલમાં પધારીને પણ ધર્મલાભ આપ્યો. આવી જ ધર્મ નિર્મળી તેઓએ તારીખ 7-5ની સવારે કોલક ગામની સાર્વજનિક શાળાના વટવૃક્ષ તળે યોજાયેલી સભામાં ઉડાડી. ત્યારબાદ બપોરે 1 વાગે સેલવાસ પહોંચેલા સ્વામીશ્રી તારીખ 8-5ની સવારે ગલેન્ડા પધાર્યા. અત્રે તેઓના આગમનને આદિવાસી ભક્તોએ ઢોલ પર દાંડી પીટી વધાવ્યું. આ નાદના તાલે કેળે ડાળખા પાંદડા બાંધેલા બાળકો તેઓની લાક્ષણિક શૈલીમાં નાચવા લાગ્યા. આ ભોળા ભાતીગળ ભક્તિભાવથી રીઝેલા સ્વામીશ્રી પણ ઢોલના તાલે તાળી દેતા નૃત્યકારોના ઘેરામાં જઈને ઊભા રહ્યા. આદિવાસીઓ સાથે ઓતપ્રોત તેઓનું આ ચરિત્ર સૌ માટે સ્મરણીય બની રહ્યું. તેથી ઉપજેલા આનંદ કિલ્લોલ વચ્ચે જ સ્વામીશ્રીએ ગામની પાણી પુરવઠા યોજના દ્વારા તૈયાર થયેલા કૂવાનું ઉદ્ઘાટન કરતા સંકલ્પ કર્યો કે જે આ કૂવાનું પાણી પીએ તે સત્સંગી થાય. આવી જ ઉમદા ભાવના સાથે તેઓએ ગામમાં નિર્માણ પામેલા મંદિરમાં અક્ષર પુરુષોત્તમ મહારાજ પધરાવ્યા. આ પ્રતિષ્ઠા વિધિની પૂર્ણાહુતિનો સંકલ્પ કરાવતા શ્રુતિપ્રકાશદાસ સ્વામી બોલ્યા, પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ, ગુજરાતના આ કેન્દ્ર શાસિત પ્રદેશમાં આદિવાસી જનોના લાભાર્થે મંદિર ખુલ્લું મૂકી રહ્યા છે. આ સાંભળી સ્વામીશ્રીએ સુધરાવ્યું કે કલ્યાણાર્થમ, કલ્યાણને અર્થે કહો. આ હેતુસર મંદિરો બાંધતા તેઓએ આજે પ્રતિષ્ઠાની આરતી ઉતાર્યા બાદ પ્રદક્ષિણા ફરી દંડવત કર્યા. પરંતુ જેવા તેઓ દંડવત કરીને ઊભા થયા કે બાજુમાં ઊભેલા એક સેવકને પૂછ્યું, તમે દંડવત કર્યા? તે સંત આ ભક્તિ ચૂકી ગયેલા, તેથી સ્વામીશ્રીએ કહ્યું, દંડવત કરી જ લેવાના, તેમાં પાછા ઉતાવળ ન કરતા, શાંતિથી કરજો, હું બારણા આગળ ઊભો છું. આમ કહી તેઓ પેલા સંત દંડવત કરીને આવ્યા ત્યાં સુધી બારણે રાહ જોતા ઊભા રહ્યા. આ ભક્તિભાવ સાથે વિચરતા સ્વામીશ્રી તારીખ 10/5 સવારે નાની તંબાડી ગામના મંદિરમાં અક્ષર પુરુષોત્તમ મહારાજને પ્રતિષ્ઠિત કરી તારીખ 11/5 સાંજે મુંબઈ પધાર્યા. આ બે વાતને સલામત રાખો. મુંબઈ આવતા વેંત તારીખ 12/5 સાયમ સભામાં સ્વામીશ્રીએ અમૃતધારા વહાવી કે ભગવાન સાચા છે, સત્પુરુષ સાચા છે, સત્સંગ પણ સાચો છે, હું જ સાચો નથી, આટલું જ આપણે શીખવાનું છે, આ બધું જ દિવ્ય છે અને એ દિવ્યતા મારે લાવવી છે, પણ બધામાં દિવ્યતા દેખાશે તો પોતાનામાં દિવ્યતા આવશે, આ વાતને રિપીટ એટલે કે પુનરાવર્તિત કરવી જ પડે, એકવાર નહીં 10-10 વાર કરવી પડે, આ તો એની એ જ લપ છે, એમ થાય તો થઈ રહ્યું, પણ એ કરે જ છૂટકો છે, એ જ ચને કી દાલ, એ જ ચને કી રોટી, એ જ શ્રીજી મહારાજથી કલ્યાણ, યોગી મહારાજથી કલ્યાણ, આ આપણા નિશ્ચયમાં રહેવું જોઈએ, બાકીની બધી વાત પર રોલર ફેરવવાનું, મોટું બુલડોઝર ફેરવી દેવાનું, આ બે વાતને સલામત રાખો, બસ એને વિશે કોઈ દાડો ભાવફેર ન થાય, એનો કોઈ જાતનો અવગુણ ન આવે, એની કોઈ વાતમાં ક્રિયામાં દોષ ન આવે, પછી ગમે તે ક્રિયા કરશો તો તમને બંધન પણ નહીં થાય, દુઃખે નહીં આવે ને મોક્ષમાં એ ખામી નહીં આવે, એને મૂકી દેશો તો બધી ખામી છે, બધું જ આપણને આડું આવશે અને બધું દુઃખ થશે. આ હિતોપદેશ સંભળાવી સ્વામીશ્રી તારીખ 13/5 સવારે નવી મુંબઈના વાસી વિસ્તારમાં પધાર્યા. અત્રે તેઓની નિશ્રામાં 135 એકરની ભૂમિ પર નિર્માણાધીન સંસ્થાકીય સંકુલનું ભૂમિપૂજન સંપન્ન થયું. આ અવસરે ઉપસ્થિત રહેલા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી સહિત અનેક શ્રેષ્ઠીઓને આશીર્વાદ પાઠવી સ્વામીશ્રી દિવ્યેશભાઈ સેજપાલના ઘેર પધાર્યા. અત્રે બપોરના ભોજન અને વિશ્રામ લઈ તેઓએ આજની સાંજે APMC બજારને પાવન કરી. અહીં ગાડીમાં બેઠા બેઠા જ બધે પુષ્પો વેરી દાદર વિસ્તારના કામગાર ક્રીડા કેન્દ્રમાં પહોંચેલા સ્વામીશ્રીએ યોગી જયંતિનો ઉત્સવ ઉજવ્યો. 20મી સદીની મહાનતમ ઘટના. તારીખ 14/5 રાત્રે સ્વામીશ્રી શયનાધીન થઈ રહેલા ત્યારે પવઈ સ્થિત મંદિરની વાડીમાં પાકેલી કેરીઓની વાત નીકળી. તે સાંભળી સ્વામીશ્રી વિવિધ મંદિરોના ઠાકોરજી માટે આ કેરીઓ મોકલવાનું કહી પોતે જ કયા કયા મંદિરમાં કેટલી કેરીઓ પહોંચાડવી તે બોલવા લાગ્યા. આ ક્રમમાં તેઓએ ગોંડલનું નામ ઉચ્ચાર્યું ત્યારે કોકે કહ્યું, ગોંડલમાં તો ઢગલો કેરી છે. ભલે ઢગલો હોય, તમે સમજો જોગી મહારાજનું છે, ગમે તેટલી હોય તોય આની વાત જુદી છે, સ્વામીશ્રીએ જણાવ્યું. તેઓના આ ઉદ્ગારમાંથી ઉઠેલો ગુરુભક્તિનો રણકો સૌને રોમાંચિત કરી ગયો. પરંતુ સ્વામીશ્રીની ગુરુભક્તિ જેવી અનોખી તેવી જ તેઓની પરાભક્તિ, તેની ઝાંખી તારીખ 15/5 બપોરને મળી. આ સમયે ઠાકોરજી જમાડી રહેલા સ્વામીશ્રી સમક્ષ પ્રકાશ સામયિકમાંથી દેખી છબી સાંવરી લેખ વંચાઈ રહેલો. તેમાં પરમહંસોએ લખેલા શ્રીજી મહારાજની રૂપછટાના વર્ણનો સાંભળી એક ભક્તે પૂછ્યું, શ્રીજી મહારાજનું રૂપ તો સામાન્ય હતું, છતાં પરમહંસોએ આવું કેમ લખ્યું હશે? બુદ્ધિની પેદાશમાં આ સંશયનું નિવારણ કરતા સ્વામીશ્રીએ કહ્યું, જેને વિશે મહિમા સમજાયો હોય એને વિશે પ્રેમ ઉપજે, તેને માટે એવો ભાવ જાગે કે તેનું બધું સારું લાગે. ભગવાનનું રૂપે અલૌકિક છે, વાણી અલૌકિક છે, તેમનું કાર્ય અલૌકિક છે. એમના દરેક ગુણ દિવ્ય દિવ્ય ને દિવ્ય છે. જે ભક્ત થાય એને એવું વર્તે. મીરાએ કહ્યું, મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ. નરસિંહ મહેતાએ કહ્યું, મારે શામળિયા પરમહંસોને શ્રીજી મહારાજની મૂર્તિનું જ વર્ણન. કેટલું સરસ વર્ણન, અંગે અંગનું વર્ણન, ઉત્સવ સમયાનું વર્ણન. એ બધા મૂરખ નહોતા, બધા વિદ્વાન પંડિત સમજદાર હતા, છતાં એમને દિવ્યતા સમજાઈ ગઈ તો બીજું બધું કૂચા લાગે એને. સ્વામીશ્રીનો આ ભક્તિભાવ સૌને અહોભાવ ઉપજાવી ગયો. આવો જ ભાવ આ અરસામાં ગુજરાતના એક કટાર લેખકની કલમેથી પણ વહી છૂટ્યો. દેશને દુનિયામાં રોશન કરનારા ચાલુ સદીના ભારતીય મહાનુભાવો શીર્ષક હેઠળ તારીખ 17/5 રોજ પ્રસિદ્ધ થયેલા લેખમાં ડૉક્ટર ભરત ગરીવાલાએ જણાવ્યું કે વિશ્વના નેતાઓ, રાજપુરુષો, બૌદ્ધિકો, કરોડપતિઓ બધા જેમને મન એક સરખા છે અને તેમને વંદન કરવા આવે છે તેવા મહાન સંત પુરુષ પ્રમુખ સ્વામી મહારાજે ભારતમાં અવતરી દેશને પાવન કર્યો છે, તેનાથી વધુ મોટી ઘટના 20મી સદીમાં કઈ હોઈ શકે? સ્વામિનારાયણ સંપ્રદાયના આ મહામાનવ પ્રાતસ્મરણીય સંત પુરુષે વિશ્વભરમાં ભારતનું નામ અમર બનાવી દીધું છે. આવા સંત પુરુષને મહામાનવ કે લેજન્ડ એટલે કે દંતકથારૂપ વ્યક્તિત્વ કહેવાને બદલે બસ ગુરુ ભગવંત કહી તેમની ચરણરજ લઈએ એ જ કલ્યાણ છે.